की रामायण किष्किंधा कांड 25वां सर्ग। लक्ष्मण सहित श्रीरामे सुग्रीव तारा अने अंगद ने समझावा तथा वालीना अग्नि संस्कार माटे आज्ञा आपी पछी तारा वगैरे सहित बधा वानरोए वालीना सबने स्मशान भूमिमां लई जईने अंगद द्वारा एनो दाह संस्कार करावो अने એને જલાંજલિ આપવી। લક્ષ્મણ સહિત શ્રી રામચંદ્રજી સુગ્રીવ વગેરેના શોકથી એમના જેવા જ દુઃખી હતા। એમણે સુગ્રીવ અંગદ અને તારાને સાંત્વના આપતા આમ કહ્યું, શોક સંતપ કરવાથી મરેલા જીવનું કશું ભલું થતું નથી, તેથી હવે આગળ જે કંઈ કરવાનું છે એ તમારે વિધિપૂર્વક સંપન્ન કરવું જોઈએ। તમે બધા ઘણું રડી ચૂક્યા, હવે એની જરૂર નથી। લોકાચારનું પણ પાલન થવું જોઈએ। સમય વિતાવીને કોઈ પણ વિહિત કર્મ કરી શકાતું નથી, કેમ કે યોગ્ય સમયે કરવામાં ન આવે તો એ કર્મનું કોઈ ફળ મળતું નથી। જગતમાં નિયતિ કાળ જ બધાનું કારણ છે, એ જ બધા કર્મનું સાધન છે અને કાળ જ સમસ્ત પ્રાણીઓને જુદા જુદા કર્મોમાં નિયુક્ત કરનાર કારણ છે, કેમ કે બધાનો પ્રવર્તક છે। કોઈ પણ પુરુષ ન તો સ્વતંત્રતાપૂર્વક કોઈ કામ કરી શકે છે કે ન કોઈ બીજાને એમાં પરોવવાની શક્તિ ધરાવે છે। આખું જગત સ્વભાવને અધીન છે અને સ્વભાવનો આધાર કાળ છે। કાળ પણ કાળનું પોતાની કરેલી વ્યવસ્થાનું ઉલ્લંઘન કરી શકતો નથી। એ કાળ કદી ક્ષીણ થતો નથી। સ્વભાવ પ્રારબ્ધ કર્મ પામીને કોઈ પણ એનું ઉલ્લંઘન કરતું નથી। કાળને કોઈની સાથે ભાઈચારાનો, મિત્રતાનો અથવા નાતજાતનો સંબંધ નથી। એને વશમાં કરવાનો કોઈ ઉપાય નથી તથા એના પર કોઈનું જોર પણ ચાલતું નથી। કારણ સ્વરૂપ ભગવાન કાળ જીવના વશમાં નથી, તેથી સાધુ સ્વભાવના વિવેકી પુરુષે સર્વ કાંઈ કાળનું જ પરિણામ સમજવું જોઈએ। ધર્મ, અર્થ અને કામ પણ કાળક્રમે જ પ્રાપ્ત થાય છે। મારા દ્વારા હણાઈ જવાના કારણે વાનરરાજ વાલી શરીરથી મુક્ત થઈને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થયા છે। નીતિશાસ્ત્રને અનુકૂળ શામદાન અને અર્થના સંપૂર્ણ આચરણથી મળનારા જે પવિત્ર કર્મ છે એ બધા એમને પ્રાપ્ત થઈ ગયા છે। મહાત્મા વાલીએ પ્રથમ પોતાના ધર્મના સંયોગથી જેના પર વિજય પ્રાપ્ત કર્યો હતો એ જ સ્વર્ગનો અત્યારે યુદ્ધમાં પ્રાણની રક્ષા ન કરીને એમણે પોતાના હાથમાં કરી લીધું છે। આ જ સર્વશ્રેષ્ઠ ગતિ છે જેને વાનરોના નાયક વાલીએ પ્રાપ્ત કરી છે, તેથી હવે એમના માટે શોક કરવો વ્યર્થ છે। અત્યારે તમારી સામે જે કર્તવ્ય રહેલું છે એને પૂરું કરો। શ્રી રામચંદ્રજીની વાત સમાપ્ત થતા શત્રુવીરોનો સંહાર કરનાર લક્ષ્મણે જેમની વિવેક શક્તિ નષ્ટ થઈ ગઈ હતી એ સુગ્રીવને નમ્રતાપૂર્વક આમ કહ્યું, સુગ્રીવ, હવે તમે અંગદ અને તારાની સાથે રહીને વાલીના દાહ સંસ્કાર સંબંધી પ્રેત કર્મ કરો। સેવકોને આજ્ઞા આપો તેઓ વાલીના દાહ સંસ્કાર માટે પ્રચુર માત્રામાં સૂકા લાકડા અને દિવ્ય ચંદન લઈ આવે। અંગદનું ચિત્ત બહુ દુઃખી થઈ ગયું છે, એમને સાંત્વના આપો, તમે પોતાના મનમાં મોહને ન લાવશો। કિંગ કર્તવ્ય મૂઢ ન થાઓ, કેમ કે આખું નગર તમારે જ અધીન છે। પુષ્પમાળા, વિવિધ પ્રકારના વસ્ત્ર, ઘી, તેલ, સુગંધિત પદાર્થો તથા અન્ય સામાન જેની અત્યારે આવશ્યકતા છે એ બધું અંગદ સ્વયં લઈ આવે। તાર, તમે સત્વરે જઈને એક શિબિકા ઠાઠડી ઝડપથી લઈ આવો, કેમ કે અત્યારે શીઘ્રતા દેખાડવી જોઈએ. આવા સમયે સિદ્ધતા જ લાભદાયક થાય છે. શિબિકાને ઉપાડીને લઈ જવા માટે યોગ્ય જે બળવાન અને સમર્થ વાનરો હોય એ તૈયાર થઈ જાય. તેઓ જ વાલીને અહીંથી સ્મશાન ભૂમિમાં લઈ જશે. સુગ્રીવને આમ કહીને શત્રુવીરોનો સંહાર કરનારા સુમિત્રાનંદન લક્ષ્મણ પોતાના ભાઈની પાસે જઈને ઊભા રહી ગયા. લક્ષ્મણની વાત સાંભળીને તારાના મનમાં હડબડાટ થઈ ગયો. એ શિબિકા ઠાંઠડી લઈ આવવા માટે સત્વરે કિષ્કિંધા નામની ગુફામાં ગયો. ત્યાંથી શિબિકા ઠાંઠડી ઉપાડવા યોગ્ય શૂરવીર વાનરો દ્વારા ખભા પર ઉપાડેલી શિબિકા સાથે લઈને તાર તરત જ ત્યાં પાછો આવી ગયો. દિવ્ય શિબિકા રથ જેવી બનેલી હતી. એના મધ્યમાં રાજાને બેસવા યોગ્ય ઉત્તમ આસન હતું. એમાં શિલ્પકારો દ્વારા કૃત્રિમ પક્ષીઓ અને વૃક્ષો બનાવાયા હતા, જેના કારણે એ શિબિકાની શોભા અદ્ભુત લાગતી હતી. અહીં શિબિકા કહેતા ઠાઠડી એવો અર્થ થાય છે. તે શિબિકા ચિત્રરૂપે બનેલા પગપાળા સિપાહીઓથી ભરેલી હોય એવી પ્રતીત થતી હતી. તેની નિર્માણ કળા બધી જ રીતે ઉત્કૃષ્ટ હતી. જોવામાં એ સિદ્ધોના વિમાન જેવી જણાતી હતી. એમાં અનેક જાળીવાળી બારીઓ બનાવેલી હતી. કારીગરોએ શિબિકાને અત્યંત સુંદર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. એનો એક એક ભાગ બહુ ચતુરાઈથી બનાવવામાં આવ્યો હતો. એ આકારમાં બહુ મોટી હતી. એમાં લાકડાના ક્રીડા પર્વત બનાવ્યા હતા. એ મનોહર શિલ્પકર્મથી સુશોભિત હતી. સુંદર આભૂષણો તથા માળાઓથી અને વિચિત્ર પુષ્પોથી એની શોભા વધારવામાં આવી હતી. શિલ્પીઓ દ્વારા એમાં ગુફાઓ અને વન પણ બનાવાયા હતા તથા લાલ ચંદન દ્વારા એને વિભૂષિત કરવામાં આવી હતી. વિવિધ પ્રકારના પુષ્પગુચ્છોથી એ ચારે બાજુ આચ્છાદિત હતી તથા પ્રાતઃકાળના સૂર્યની જેમ અરુણ કાંતિવાળી દીપ્તિમાન પદ્મમાળાઓથી અલંકૃત હતી. આવી શિબિકા જોઈને શ્રીરામચંદ્રજીએ લક્ષ્મણ તરફ જોઈને કહ્યું, હવે વાલીને તત્કાળ સ્મશાન ભૂમિમાં લઈ જવામાં આવે અને એમનું પ્રતિકર્મ કરવામાં આવે. ત્યારે અંગદની સાથે કરુણ આક્રંદ કરી રહેલા સુગ્રીવે વાલીના શબને ઉપાડીને એ શિબિકા મૂકી. મૃત વાલીને શિબિકામાં એટલે કે ઠાંઠડીમાં ચડાવીને એમને વિવિધ પ્રકારના અલંકારો, ફૂલોના ગજરા અને વિવિધ પ્રકારના વસ્ત્રોથી વિભૂષિત કર્યા. ત્યાર પછી વાનરોના સ્વામી રાજા સુગ્રીવે આજ્ઞા આપી, મારા મોટા ભાઈનો ઓર્ધ્વદેહિક એટલે કે મરણ ક્રિયાને લગતા સંસ્કાર શાસ્ત્રવિધિ અનુસાર સંપન્ન કરવામાં આવે. આગળ આગળ અનેક વાનરો વિવિધ પ્રકારના ધડક રત્નો વેચતા ચાલે, એમની પાછળ શિબિકા ચાલે. આ પૃથ્વી પર રાજાઓના અર્ધદેહિક સંસ્કાર એમની વૃદ્ધિ પામેલી સમૃદ્ધિ અનુસાર જે રીતે ધામધૂમથી થતા જોવામાં આવે છે, એ જ રીતે વધારે ધન વાપરીને બધા વાનરો પોતાના સ્વામી મહારાજ વાલીના અંતિમ સંસ્કાર કરે. ત્યારે તાર વગેરે વાનરોએ વાલીના અંતિમ સંસ્કારનું સત્વરે એવું જ આયોજન કર્યું. જેમના બાંધવ વાલી હણાઈ ગયા હતા એ બધા જ વાનરો અંગદને હૃદય લગાડીને તરત જ ત્યાંથી રડતા રડતા સબની સાથે ચાલવા લાગ્યા. એમની પાછળ વાલીને અધીન રહેનારી બધી વાનર પત્નીઓ પાસે આવીને અરે રે વીર કહીને પોતાના પ્રિયતમને પોકારીને વારંવાર રડવા કકળવા લાગી. જેમના જીવનધનનો વધ કરવામાં આવ્યો હતો એ તારા વગેરે બધી વાનરીઓ કરુણ સ્વરે વિલાપ કરતી પોતાના સ્વામીની પાછળ પાછળ ચાલવા લાગી. વનની અંદર રડતી વાનર વધુઓના રડવાના અવાજથી ગુંજી ઉઠેલા વન અને પર્વતો પણ ચારે બાજુથી જાણે રડતા હોય એવા લાગતા હતા. પહાડી એટલે કે આ નદી સર્વ, આ નદી સહ્ય પર્વતથી નીકળીને કિષ્કિંધાની પર્વતમાળાની વચમાંથી વહેતી વહેતી કૃષ્ણા નદીમાં જઈને મળી ગઈ છે. પહાડી નદી તુંગભદ્રાના એકાંત તટ જે જળથી ઘેરાયેલો હતો પર પહોંચીને ઘણા વનચારી વાનરોએ એક ચિતા તૈયાર કરી. ત્યાર પછી શિબિકા ઉપાડનારા શ્રેષ્ઠ વાનરોએ એ શિબિકાને ખંભા પરથી ઉતારી અને બધા શોકમગ્ન થઈને એકાંત સ્થાનમાં જઈને બેસી ગયા. ત્યાર પછી તારાએ શિબિકામાં સુવાડેલા પોતાના પતિના શબને જોઈને એમના મસ્તકને પોતાના ખોળામાં લઈ લીધું અને અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગી. અરે રે વાનરોના મહારાજ, અરે રે મારા દયાળો પ્રાણનાથ, અરે રે પરમ પૂજનીય મહાબાહુ વીર, અરે રે મારા પ્રિયતમ, એકવાર મારી સામું જુઓ તો ખરા, આ શોકગ્રસ્ત દાસી સામે તમે જોતા કેમ નથી? બીજાને માન આપનારા પ્રાણવલ્લભ, પ્રાણ નીકળી ગયા પછી પણ તમારો મુખ જીવતા હો એવું અસ્તાચલ વર્તી સૂર્ય જેવું અરુણ પ્રભા ધરાવતું અને પ્રસન્ન જ દેખાય છે. વાનરરાજ, રામના રૂપમાં આ કાળ જ તમને ખેંચીને લઈ જઈ રહ્યો છે. જેણે યુદ્ધભૂમિમાં એક જ બાણ મારીને તમને બધીને વિધવા બનાવી દીધી. મહારાજ, આ તમારી પ્રિય વાનરીઓ જે વાનરોની જેમ ઉછળીને ચાલવાનું જાણતી નથી, તમારી પાછળ પાછળ ઘણે દૂર સુધી પગે ચાલીને આવી છે, એ વાતને શું તમે જાણતા નથી? વાનરરાજ, જે તમને પરમ પ્રિય હતી એ તમારી બધી ચંદ્રમુખી પત્નીઓ અહીં ઉપસ્થિત છે. તમે બધીને અને તમારા ભાઈ સુગ્રીવને પણ અત્યારે કેમ જોતા નથી? રાજન, આ તાર વગેરે તમારા મંત્રી તથા નગરજનો તમને ચારે બાજુથી ઘેરીને દુઃખી થઈ રહ્યા છે. શત્રુદમન, તમે અગાઉની જેમ આ મંત્રીઓને વિદાય કરી દો, પછી અમે બધી પ્રેમમાં ઉન્મત્ત બનીને આ વનોમાં તમારી સાથે ક્રીડા કરીશું. પતિના શોકમાં ડૂબેલી તારાને આ રીતે વિલાપ કરતી જોઈને એ વખતે શોકમાં દુર્બળ થયેલી અન્ય વાનરીઓએ એને ઊભી કરી. ત્યાર પછી સંતાપથી પીડિત ઇન્દ્રિયોવાળા અંગદે રડતા રડતા સુગ્રીવની સહાયતાથી પિતાને ચિતા પર મૂક્યા. પછી શાસ્ત્રીય વિધિ અનુસાર એને અગ્નિ આપીને એમણે એની પ્રદક્ષિણા કરી. ત્યાર પછી એવું વિચારીને કે મારા પિતા લાંબી યાત્રા માટે ગયા છે, અંગદની બધી ઇન્દ્રિયો શોકાકુળ થઈ ગઈ. આ રીતે વિધિવત વાલીનો દાહ સંસ્કાર કરીને બધા વાનરો જલાંજલિ આપવા માટે પવિત્ર જળથી પરિપૂર્ણ કલ્યાણમય તુંગભદ્રા નદીના તટ પર આવ્યા. ત્યાં અંગદને આગળ રાખીને સુગ્રીવ અને તારા સહિત બધા વાનરોએ વાલીને એક સાથે જલાંજલિ આપી. દુઃખી થયેલા સુગ્રીવની સાથે એમના જેવા જ શોકગ્રસ્ત તથા મહાબળી શ્રી રામે વાલીના સઘળા પ્રેતકારો કરાવ્યા. આ રીતે ઈશ્વાકુવંશ શિરોમણી શ્રીરામના બાણથી હણાઈ ગયેલા શ્રેષ્ઠ પરાક્રમી અને પ્રજ્વલિત અગ્નિ જેવા તેજસ્વી સુવિખ્યાત વાલીનો દાહ સંસ્કાર કરીને સુગ્રીવે વખતે લક્ષ્મણ સહિત શ્રીરામની પાસે આવ્યા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધા કાંડમાં 25મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.